श्री पद्म पुराण उत्तरखंड अध्याय 23 भाद्रपद मास नी अजा ने पद्मा एकादशी नु महात्म्य। युधिष्ठिरे पूछू, हे जनार्दन, हवे हूँ सांभळवा चाहू छू के भाद्रपद मासना कृष्ण पक्ष में कई एकादशी होय छे, कृपा करीने जणावशो। भगवान श्रीकृष्ण बोलिया, हे राजन, एकाग्र चित्ते सांभळो, भाद्रपद मासना कृष्ण पक्षनी एकादशीनुं नाम अजा छे। ते सगळा पापोनो नाश करवा वाळी छे। जे भगवान ऋषिकेशनुं पूजन करीने आ एकादशीनुं व्रत करे छे तेना सगळा पाप नष्ट थई जाय छे। पूर्वकाळमां हरिश्चंद्र नामना एक प्रसिद्ध चक्रवर्ती राजा थई गया, जे समस्त पृथ्वीना स्वामी अने सत्यवादी हता। एक समये कोई कर्मना फळभोग रूपे तेमने राज्यथी भ्रष्ट थवुं पड्युं। राजाए पोतानी पत्नी अने पुत्रने वेची दीधा, पछी पोताने पण वेची दीधा। पुण्यात्मा होवा छतां पण तेमने चांडाळनुं दासत्व करवुं पड्युं। मुर्दाओना कफन लेवानुं काम करता हता। तेम छतां नृपश्रेष्ठ हरिश्चंद्र सत्यथी विचलित थया नहीं। ए मुर्दाना कफन, दफन नहीं, कफन शब्द छे। आ प्रमाणे चांडाळनी दासता करता तेमने अनेक वर्ष व्यतीत थई गया। एटले राजा ने बहु चिंता थई। तेओ अत्यंत दुखी थईने विचारवा लाग्या, शुं करूं, क्यां जाओ, मारो उद्धार कई रीते थशे। आ प्रमाणे चिंता करता करता तेओ शोकना समुद्रमां डूबी गया। राजा ने दुखी जाणीने कोई मुनि तेमनी पासे आव्या। तेओ महर्षि गौतम हता। श्रेष्ठ ब्राह्मण ने आवेला जोईने राजा हरिश्चंद्रे तेमना चरणों में प्रणाम करिया अने बन्ने हाथ जोड़ीने गौतम मुनिनी सामे उभा रहीने पोतानी संपूर्ण दुखमय वात कही संभळावी। राजानी वात सांभळीने गौतमे कह्युं, हे राजन, भाद्रपद कृष्ण पक्षमां अत्यंत कल्याणमयी अजा नामनी एकादशी आवी रही छे, जे पुण्य प्रदान करनारी छे। तेनुं व्रत करो, तेनाथी पापनो अंत थशे। तमारा भाग्यथी आजथी सातमा दिवसे एकादशी छे, તે દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો। આમ કહીને મહર્ષિ ગૌતમ અંતર ધ્યાન થઈ ગયા। મુનિની વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્રે તે ઉત્તમ એકાદશી વ્રતનું અનુષ્ઠાન કર્યું। તે વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખોથી પાર થઈ ગયા। તેમને પત્નીનું સાનિધ્ય અને પુત્રનું જીવન મળી ગયું। આકાશમાં દુદુંબિયો વાગવા લાગી। એકાદશીના પ્રભાવથી રાજાએ અકંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને અંતમાં તેઓ પ્રજાજનો તથા પરિવારજનોની તથા પરિજનોની સાથે સ્વર્ગલોકને પ્રાપ્ત થઈ ગયા। હે રાજા યુધિષ્ઠિર, જે મનુષ્ય આ વ્રત કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે। આ મહાત્મ્ય વાંચવા સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। યુધિષ્ઠિરે કહ્યું, હે કેશવ, ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું શું નામ છે, તેના દેવતા ક્યાં છે અને વિધિ શું છે એ જણાવવાની કૃપા કરો। ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, હે રાજન, આ વિષયમાં હું તમને આશ્ચર્યજનક કથા સંભળાવું છું, જેને બ્રહ્માજીએ મહાત્મા નારદજીને કહી હતી। નારદજીએ પૂછ્યું, હે ચતુર્મુખ, તમને નમસ્કાર છે। હું ભગવાન વિષ્ણુની આરાધના માટે તમારા મુખે સાંભળવા ઈચ્છું છું કે ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે। બ્રહ્માજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, તમે બહુ સરસ વાત પૂછી છે, કેમ ન પૂછો, વૈષ્ણવ જ તો છો। ભાદ્રપદ માસના શુક્લ પક્ષની એકાદશી પદ્મા નામે વિખ્યાત છે। તે દિવસે ભગવાન ઋષિકેશની પૂજા થાય છે। આ ઉત્તમ વ્રત અવશ્ય કરવા યોગ્ય છે। સૂર્યવંશમાં માંધાતા નામના એક ચક્રવર્તી સત્યવાદી અને પ્રતાપી રાજા થઈ ગયા છે। તેઓ પ્રજાનું પોતાના પુત્રોની જેમ પાલન કરતા હતા। તેમના રાજ્યમાં દુકાળ પડતો ન હતો, માનસિક ચિંતાઓ પણ ન હતી અને વ્યાધિઓનો પ્રકોપ પણ થતો ન હતો। તેમની પ્રજા નિર્ભય તથા ધનધાન્યથી સમૃદ્ધ હતી। રાજાના ખજાનામાં માત્ર ન્યાયોપાર્જિત ધન જ હતું। રાજ્યમાં સમસ્ત વર્ણો અને આશ્રમોના લોકો પોતપોતાના ધર્મમાં લાગ્યા રહેતા હતા। માંધાતાના રાજ્યની ભૂમિ કામધેનુ સમાન ફળ આપનારી હતી. તેમના શાસનકાળમાં પ્રજાને બહુ સુખ પ્રાપ્ત થતું હતું. એકવાર કોઈ કર્મના ફળભોગ રૂપે રાજાના રાજ્યમાં 3 વર્ષ વરસાદ થયો નહીં. તેના કારણે તેમની પ્રજા ભૂખથી પીડિત થઈને નષ્ટ થવા લાગી. ત્યારે સમગ્ર પ્રજાએ મહારાજ પાસે આવીને આ પ્રમાણે કહ્યું. પ્રજાજનો બોલ્યા, હે નૃપશ્રેષ્ઠ, તમારે પ્રજાની વાત સાંભળવી જોઈએ. પુરાણોમાં મનીષી પુરુષોએ જળને નારા કહ્યું છે. તે નારા જ ભગવાનનું અયન એટલે નિવાસસ્થાન છે. અયન નિવાસસ્થાન છે, તેથી તેઓ નારાયણ કહેવાય છે. નારાયણ સ્વરૂપ ભગવાન વિષ્ણુ સર્વત્ર વ્યાપક રૂપે બિરાજમાન છે. તેઓ મેઘ રૂપે વૃષ્ટિ કરે છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્ન દ્વારા પ્રજા જીવન ધારણ કરે છે. હે નૃપશ્રેષ્ઠ, આ સમયે અન્ન વિના પ્રજાનો નાશ થઈ રહ્યો છે, તેથી એવો કોઈ ઉપાય કરો કે જેથી અમારા યોગક્ષેમનો નિર્વાહ થાય. રાજાએ કહ્યું, તમારા લોકોની વાત સાચી છે, કેમ કે અન્ન જ બ્રહ્મ છે. અન્નથી જ પ્રાણી ઉત્પન્ન થાય છે અને અન્નથી જ જગત જીવન ધારણ કરે છે. સંસારમાં એવું સાંભળવામાં આવે છે તથા પુરાણમાં વિસ્તારપૂર્વક એવું ઘણું વર્ણન છે કે રાજાઓના અત્યાચારોથી પ્રજાને પીડા થાય છે. પરંતુ હું જ્યારે બુદ્ધિથી વિચાર કરું છું ત્યારે મને મારો અપરાધ દેખાતો નથી. છતાં પણ હું પ્રજાનું હિત કરવા માટે પૂરો યત્ન કરીશ. આવો નિશ્ચય કરીને રાજા માનધાતા ગણ્યા ગાંઠ્યા લોકોને સાથે લઈને વિધાતાને પ્રણામ કરીને ઘોર વન તરફ ચાલી નીકળ્યા. ત્યાં જઈને મુખ્ય મુખ્ય મુનિઓ અને તપસ્વીઓના આશ્રમો પર વિચરતા રહ્યા. એક દિવસ તેમને બ્રહ્મપુત્ર અંગિરા ઋષિના દર્શન થયા. તેમને જોતા જ રાજા હર્ષ સાથે પોતાના વાહન પરથી ઉતરી પડ્યા અને બે હાથ જોડીને મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિએ પણ સ્વસ્તિ કહીને રાજાને અભિનંદન કર્યું અને તેમના રાજ્યના 7 અંગોના કુશળ પૂછ્યા. રાજાએ પોતાની કુશળ કહીને મુનિના કુશળ સમાચાર પૂછ્યા. મુનિએ રાજાને આસન અને અર્ધ આપ્યો. તે ગ્રહણ કરીને જ્યારે તેઓ મુનિની સમીપ બેઠા ત્યારે તેમણે તેમના આગમનનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ કહ્યું, હે ભગવાન, ધર્મની મર્યાદામાં પૃથ્વીનું પાલન કરી રહ્યો હતો, છતાં મારા રાજ્યમાં વર્ષાનો અભાવ થઈ ગયો. એનું શું કારણ છે હું જાણતો નથી. ઋષિ બોલ્યા, હે રાજન, આ બધા યુગોમાં ઉત્તમ સતયુગ છે. આમાં બધા લોકો પરમાત્માના ચિંતનમાં લાગ્યા રહે છે તથા આ સમયમાં ધર્મ પોતાના 4 ચરણોથી યુક્ત હોય છે. આ યુગમાં માત્ર બ્રાહ્મણ જ તપસ્વી હોય છે, બીજા લોકો નહીં. પરંતુ મહારાજ, તમારા રાજ્યમાં એક શુદ્ર તપસ્યા કરે છે, તે કારણે મેઘ પાણી વરસતા નથી. તમે તેના પ્રતિકારનો યત્ન કરો જેથી આ અનાવૃષ્ટિનો દોષ શાંત થઈ જાય. રાજાએ કહ્યું, હે મુનિવર, એક તો એ તપસ્યામાં લાગેલો છે, બીજું તો તે નિરપરાધ છે, તેથી હું અનિષ્ટ નહીં કરું. તમે આ દોષને શાંત કરનારા કોઈ ધર્મનો ઉપદેશ કરો. ઋષિ બોલ્યા, હે રાજન, જો આવી વાત છે તો તમે એકાદશીનું વ્રત કરો. ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં જે પદ્મા નામની એકાદશી હોય છે તેના વ્રતના પ્રભાવથી અવશ્ય ઉત્તમ વૃષ્ટિ થશે. હે નરેશ, તમે પોતાની પ્રજા અને પરિજનોની સાથે આ વ્રત કરો. ઋષિની વાત સાંભળીને રાજા પોતાને ઘેર પાછા આવ્યા. તેમણે 4 વર્ણોની સમસ્ત પ્રજા સાથે ભાદ્રપદ શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત કર્યું. વ્રત કરવાથી રાજ્યમાં સર્વત્ર વરસાદ પડવા લાગ્યો. પૃથ્વી જળથી તૃપ્ત થઈ ગઈ અને હરિયાળી ખેતીથી સુશોભિત થવા લાગી અને આ વ્રતના પ્રભાવથી બધા સુખી થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, આ પ્રમાણે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. પદ્મા એકાદશીના દિવસે જળથી ભરેલા ઘડાને વસ્ત્રથી ઢાંકીને દહીં અને ચોખા સાથે બ્રાહ્મણને દાન આપવું જોઈએ. સાથે છત્રી અને પગરખા પણ આપવા જોઈએ. દાન આપતા નીચેનો મંત્ર બોલો, નમો નમસ્તે ગોવિંદ બુદ્ધ શ્રવણ સંગનક અઘોગ સંક્ષયમ કૃત્વા સર્વ સૌખ્ય પ્રદો ભવ ભુક્તિ મુક્તિ પ્રદશે પદશ્ચૈવ લોકા નામ સુખદાયક. 59માં અધ્યાયના 38-39 શ્લોક સંખ્યા. બુધવાર અને શ્રાવણ માસ બુધવાર અને શ્રાવણ નક્ષત્રના યોગથી યુક્ત દ્વાદશીના દિવસે બુધ શ્રાવણ નામ ધારણ કરવા વાળા ભગવાન ગોવિંદ તમને નમસ્કાર છે, નમસ્કાર છે। મારા પાપ સમૂહનો નાશ કરીને તમે મને સર્વ પ્રકારના સુખ પ્રદાન કરો। તમે પુણ્યાત્માઓનો ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા તથા સુખદાયક છો। આ ઉપરના દાન સમય આપતા શ્લોકનો અનુવાદ છે। હે રાજન, આ મહાત્મ્ય સાંભળવા અને વાંચવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે। અધ્યાય 23 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।